سورہ جاسیہ سورہ نمبر 45. بسم اللہ الرحمن الرحیم. شروع کرو چھو موٹا مہربان نے بہج رحم والا اللہ نا نام تھی. آمین. تنزیل الكتاب من اللہ العزیز الحکیم. آمین. آ کتاب قرآن نو اترو زبردست حکمت والا اللہ طرف تھی تھیو چھے. إن في السماوات والأرض لآيات للمؤمنين. چوکسج آسمانو تتھا زمین ما ایمان لاوناراو مٹے اللہ نی قدرت نی گھنی نشانیو موجود چھے. وفي خلقكم وما يبث من دابة آيات لقوم يوقنون. અને ખુદ તમારી પેદાઈશમાં તથા જમીન પર જેટલા ચાલનારા જાનવરોને ફેલાવે છે તેમની પેદાઈશમાં પણ તે લોકો માટે કે જેઓ વિશ્વાસ રાખે છે નિશાનીઓ હાજર છે. તેમજ રાત અને દિવસના એક પછી એક આવવામાં યાની કે રાત અને દિવસના ઓર્ડરમાં તથા જે રોજી અલ્લાહ આસમાન પરથી ઉતારે છે કે જે પાણી વડે તે જમીનને તેના મોત પછી પાછી જીવતી કરી દે છે તેમાં તથા હવાઓના ફેરફારમાં પણ તે લોકો માટે કે જેઓ સમજ ધરાવે છે નિશાનીઓ મોજૂદ છે. تلك آيات الله نتلوها عليك بالحق فبأي حديث بعد الله وآياته يؤمنون. آه الله ني آيتو નિશાનીઓ છે જે એ રસૂલ અમે તને બરાબર રીતે પડી સંભળાવીએ છીએ પછી આ લોકો અલ્લાહ તથા તેની આયતો નિશાનીઓ સાંભળ્યા બાદ કઈ વાત પર ઈમાન લાવશે. અફસોસ છે દરેક જૂઠા ગુનેગાર માટે કે જે અલ્લાહની આયતો પોતાની સમક્ષ વંચાતી સાંભળે છે છતાં અભિમાનમાં ને અભિમાનમાં પોતાના ન માનવા પર નાસ્તિકપણા ઉપર એવી રીતે આગ્રહ કરતો રહે છે એવો ઢોંગી બને છે કે જાણે તેણે સાંભળી જ નથી. તો હવે તું પણ તેને દુઃખ આપતા અઝાબની સજાની ખુશખબર સંભળાવી દે. અને જ્યારે તેને અમારી આયતોની થોડીક જાણકારી થઈ જાય છે ત્યારે તે તેની હાંસીને મજાક ઉડાવે છે, તો એવા લોકો માટે જ બેઇજ્જત કરનારી હલકટભરી સજા છે. અને વળી આગળ જતા તેમના માટે જહન્નમ છે, અને તેમણે જે કાંઈ કમાવ્યું હશે તે તેમના કાંઈ જ કામમાં નહીં આવે, અને ન તેઓ પણ કામમાં આવશે કે જેમને તેમણે અલ્લાહના સિવાય પોતાના માબૂદો બનાવી લીધા હશે, ને તેમના માટે ઘણી મોટી સજા હશે. والذين كفروا بآيات ربهم لهم عذاب من رجز أليم. હિદાયત આ છે જ્યારે જેમણે પોતાના પાલનહારની આયતોનો નિશાનીઓનો ઇનકાર કર્યો છે તેમના માટે દુઃખ આપતી તકલીફની સજાનો માર છે. અલ્લાહ એ જ છે જેણે દરિયાને તમારા તાબે કરી દીધો છે કે જેથી તેમાં તેના હુકમથી વહાણો કશ્તીઓ ચાલે, ને એ માટે કે તમે પોતે જ પંડે તેની મહેરબાની તેની રોજી થકી તેના ચાહનારા થઈ જાઓ અને તમે તેનો શુકર માનતા રહો. ને જે કાંઈ આસમાનોમાં છે તથા જે કાંઈ જમીનમાં છે તે બધાને પોતાના હુકમથી તેણે તમારા કામમાં વળગાડી દીધા છે, બેશક તેમાં તે લોકો માટે કે જેઓ ધ્યાન દઈ વિચાર કરે છે નિશાનીઓ મોજૂદ છે. રસૂલ, તું તે લોકોને કે જેઓ ઈમાન લાવ્યા છે કહે છે કે તેઓ તેમને માફ કરી દે કે જેઓ અલ્લાહના બદલાના દિવસોની આશા નથી રાખતા, કે જેથી અલ્લાહ પોતે જ તે લોકોને જેવું કરતા હતા તે મુજબ બદલો આપે. જે માણસ કોઈ નેકી કરશે તો તે પોતાના જ ભલા માટે, અને જે બદી કે બુરાઈ કરશે તેનો બોજો પણ તેના માથે રહેશે. પછી છેવટે તમે બધા તમારા પાલનહાર તરફ ફેરવવામાં આવશો. અને સાચે જ અમોએ ઇસ્રાઇલની ઔલાદોને વારિસોને કિતાબ તૌરેત તથા અક્કલ તથા નબુવત આપી હતી. ને તેમને ખાવા માટે અમોએ સારી સારી વસ્તુઓ આપી હતી, તેમજ તેમને બધી દુનિયાવાળાઓ પર મોટાઈ આપી હતી. ને અમોએ તેમને ધર્મને લગતા ખુલ્લા નિયમો આપ્યા હતા, પણ તેઓએ અંદરોઅંદર જે મતભેદ કર્યો તે તેઓને ઇલ્મ થયા પછી જ સિર્ફ આપસની અદેખાઈના કારણે કર્યો. બેશક તારો પાલનહાર કયામતના દિવસે તેમની વચ્ચે જે બધી બાબતો કે જેમાં તેઓ મતભેદ ઝઘડા કરતા હતા ફેંસલો કરી દેશે. આ પછી એ રસૂલ, અમોએ એ જ ધર્મ બાબતોના મામલામાં એક શરિયત યાની કે એક રસ્તા પર તમને કાયમ કર્યા છે, માટે તું તેના પર જ ચાલ. અને જેઓ જાહિલને અજ્ઞાન છે, જાણતા નથી, તે લોકોની ઈચ્છાઓ મુજબ તેમની પાછળ ન ચાલ. સાચે જ તેઓ અલ્લાહને ત્યાં તારા કાંઈ જ કામમાં નહીં આવે, ને બેશક ઝુલમગારો એકબીજાના દોસ્ત છે, જ્યારે મુત્તકી ને પરહેજગારોનો દોસ્ત અલ્લાહ છે. આ સર્વે લોકો માટે આ કુરાન દલીલોથી ભરપૂર કિતાબ છે. જ્યારે જેઓ યકીન રાખે છે, વિશ્વાસ રાખે છે, તેમના માટે હિદાયત યાની સાચા રસ્તાની દોરવણી તથા રહેમત છે. ભલા તે લોકો કે જેઓ ખરાબ કામો કરે છે, તેમણે આ ધારી લીધું છે કે અમે તેમને પણ તે લોકોના જેવા ગણીશું કે જેઓ ઈમાન લાવ્યા છે અને સારા કામો કરે છે. શું તેમનું જીવવું મરવું સરખું થશે? તે લોકો કેવો ખરાબ ને ખોટો ફેંસલો કરે છે. اللَّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ وَلِتُجْزَى كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ. ને અલ્લાહે આસમાનો તથા જમીનને સાચા હેતુ માટે, સાચા મકસદ માટે પેદા કર્યા છે, અને એ માટે કે દરેક વ્યક્તિ પોતાના કરેલા કામોનો અમલનો બદલો પામે, ને તેમના ઉપર હરગિજ જુલમ કરવામાં નહીં આવે. અરે રસૂલ, શું તે માણસની હાલત ઉપર વિચાર કર્યો કે જેણે પોતાની વાસનાઓને, મનની ઈચ્છાઓને પોતાના ખુદા બનાવી લીધા? તો પછી અલ્લાહે પણ તે બાબતને જાણી લઈને તેઓથી હિદાયતનું ઉત્તેજન, હક રસ્તા તરફ જવા માટે મનમાં પેદા થતી ખુદ બખુદ ઈચ્છા તેને ખૂંચવી લીધી, અને અલ્લાહે તેના કાનો તથા દિલો પર મહોર મારી દીધી અને તેની આંખો પર પડદો નાખી દીધો. માટે અલ્લાહે તેને છોડી દીધા પછી તેની કોણ રહેબરીને સરદારી કરશે? છતાં તમે નસીહતને સબક હાંસિલ નહીં કરો. ને તેઓ કહે છે કે અમારી જિંદગી આ દુનિયાની જ જિંદગી છે, જેમાં અમે જીવીએ તથા મરીએ છીએ, અને કાળ સિવાય અમારો કોઈ અંત લાવતો નથી. પણ તેઓને આ બાબતનું કાંઈ ઇલમ જ નથી. તેઓ ફક્ત એકલી કલ્પના મનનો વિચાર દોડાવીએ જાય છે. وَإِذَا تُتْلَى عَلَيْهِمْ آيَاتُنَا حجتهم إلا أن قالوا ما كان حجتهم إلا أن قالوا ائتوا بآبائنا إن كنتم صادقين. قل الله يحييكم ثم يميتكم ثم يجمعكم إلى يوم القيامة لا ريب فيه ولكن أكثر الناس لا يعلمون. અને જ્યારે અમારી ખુલ્લી આયતો તેમની સામે પડવામાં આવે છે તો તેમનો ખોટો આગ્રહ કે જીદ ને હઠ એ સિવાય બીજો કોઈ હોતો નથી કે તેઓ કહે છે કે અગર તમે સાચા છો તો અમારા બાપ દાદાઓને જીવતા કરી લઈ આવો. એ રસૂલ, તું કહે કે અલ્લાહ જ તમને જીવાડે છે ને એ જ તમને મોત આપે છે ને પછી એ જ તમને કયામતના દિવસે કે જેના આવવામાં કોઈ શંકા નથી તમે સર્વેને ભેગા કરી લેશે. પણ ઘણા ખરા લોકો તે જાણતા નથી. અને આસમાનો તથા જમીનનો બધો અધિકાર અલ્લાહને જ છે ને જે દિવસે કયામત કાયમ થશે તે દિવસે હકને જૂઠલાવનારા નુકસાનમાં રહેશે. અને તું દરેક કોમને ગોઠણો પર પડેલી ઉભેલી જોશે. દરેક કોમને પોતપોતાની કરણીના પોતપોતાના અમલના લેખ તરફ બોલાવવામાં આવશે ને તેઓને કહેવામાં આવશે કે જે કામો તમે કર્યા કરતા હતા તેનો બદલો આજે મેળવશો. આ અમારું લખાણ તમારી વિરુદ્ધ યોગ્ય સાક્ષીને ગવાહી આપે છે જે જે કામો તમે કર્યા કરતા હતા તે ચોક્કસ અમે લખી લેતા હતા. પછી જે લોકો ઈમાન લાવ્યા છે અને નેક અમલો સારા કામો કર્યા છે તેમને તો તેમનો પાલનહાર પોતાની રહેમતમાં દાખલ કરી લેશે. એ જ તો ખુલ્લી કામયાબી ને જીત છે. أَفَلَمْ تَكُنْ آيَاتِي હવે રહ્યા તે લોકો કે જેઓ ઈમાન લાવ્યા ન હતા, તેમને કહેવામાં આવશે કે શું મારી આયતો તમારી સામે પડવામાં આવતી ન હતી? પણ તમે તેનાથી અકળિયા કરતા હતા અને તમે હતા જ ગુનેગાર લોકો. અને જ્યારે આ કહેવામાં આવતું હતું કે સાચે જ અલ્લાહનો વાયદો સાચો છે ને કયામતની બાબતમાં કોઈ શંકા નથી, ત્યારે તમે કહી દેતા કે કયામત શી વસ્તુ છે તે અમે જાણતા જ નથી, અને કદાચ ને હોય તો તે પણ અમને તો ખોટા ખ્યાલ ભ્રમ જેવી જ લાગે છે, ને અમને તેની મુદ્દલ ખાતરી ને વિશ્વાસ નથી. અને તેઓ જે કામો કરતા હતા તેની બુરાઈઓ તેમની સામે ઉઘડી જશે, અને જે વસ્તુઓની હાંસી મજાક ઉડાવ્યા કરતા હતા તે જ તેમને ઘેરી લેશે, ને તેમને કહેવામાં આવશે કે આજે અમે તમને એવી જ રીતે ભૂલી જઈએ છીએ કે જેવી રીતે તમે આ દિવસ કયામતના આવવાને ભૂલી ગયા હતા, ને તમારું ઠેકાણું જહન્નમ છે, ને હવે તમારો કોઈ મદદગાર નથી. આ એ માટે કે તમોએ અલ્લાહની આયતોને અલ્લાહની નિશાનીઓને મશ્કરીનું સાધન બનાવી લીધું હતું, ને દુનિયાની જિંદગીએ તમને ધોકો દગોને ફરેબ આપ્યો હતો જેથી તેઓ તે દિવસે તેમાંથી બહાર જવા પામશે નહીં, અને ન તેમને પસ્તાવો કરી અલ્લાહને રાજી કરી લેવાની કોઈ તક કે મોકો આપવામાં આવશે. માટે દરેક રીતના વખાણ અલ્લાહ માટે છે કે જે આસમાનોનો પરવરદિગાર તથા જમીનનો પરવરદિગાર અને દરેક દુનિયાઓનો પાલનહાર છે. ને આસમાનો તથા જમીનમાં તેની જ મોટાઈ છે અને તે મહાન તાકતવર ને હિકમતવાળો છે.